ઇન્દ્રિય હોય કે એક ઇન્દ્રિય હોય, બધા જીવો આ મધ્યલોક માં છે. અને એથી ઉપર દેવ લોકો છે, અહીંથી અહીંથી ઉપરના ઘરમાં આ બધા દેવ લોકો ત્યાં જ્યોતિષ દેવ લોકો ત્યાં દેખાય છે. સૂર્ય શુક્ર તારા એ બધા અજવાળા વાળા દેવ લોકો છે, ખબર ને, જેનો જેનો દેહ પણ પ્રકાશિત છે. અને પછી બીજા દેવ લોકો અહીં સુધી છે. કેટલાક દેવો સ્ત્રી હાથે હોય છે, કેટલાક દેવો સ્ત્રી એની પાસે દેવી જાય છે, તો દેવીને દેવીને ખાલી હાથ જ અડાડવાનો અને દ્રષ્ટિએ દ્રષ્ટિ મિલે એટલું જ, બીજું કોઈ. કેટલાક દેવ લોકોને દેવી દેવી જ નથી હોતી, બધી બીજો પ્રશ્ન છે. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય છે ત્યાં ભારતમાં તે સમયે વસ્ત્રદાન, દ્રવ્યદાન, સોનાનું દાન, પિત્તળદાન, અન્નદાન કેમ આપવામાં આવતું? ગ્રહણ હોય ત્યાં સુધી કંઈ પણ લોકો કેમ ખાતા નહીં હોય? આ લોકો ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય છે તે ફોરીમાં કોઈ દાન બાન આપતું નથી, સમજ પડે ને. અને ફોરીનમાં છે તે ગ્રહણ હોય તો એ ખાય છે, સમજ પડે ને, તે એમને કશું એવું નુકસાન થતું. અને ભારતના લોકો નુકસાન થાય છે એનું શું કારણ છે? કારણ કે આ જ્યારે જે દેખાડ્યું છે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ વખતે તમે વસ્ત્રદાન આપો, દ્રવ્યદાન આપો, બધું દેખાડ્યું છે, તે દ્વાર આપવાની તમને ટેવ પડે, તમારાથી સારો કામ થાય એવા નિમિત્ત માટે તમને કરેલું છે, સમજ પડે ને. આવું થાય ત્યારે મનમાં એમ થાય કે આપણે દ્વાર નહીં આપીએ, બંધાઈ જઈશું, એટલે એ નિમિત્તે દ્વાર આપે. અને પાછું તે વખતે ખાય પણ નહીં. અને પાછું શું કે પહેલાં છે તે ત્યાં તો જોયેલું નહીં, પણ આ છત્રીબેને મેં જોયેલું, લોકો હલ્લી બહુ રસતા હતા. તપેલીઓ હતી ને હલ્લીઓ હતી, તે હલ્લી એટલે તું જાણો છો બધી, શું જાણો, માટલી અંદર કાળી માટલી હોય ને, તેમ બી ભાત બનાવે, ખીચડી બનાવે, સમજ ને, શાકે એમાં બનાવે, કઢી એમાં બનાવે, બધી માટલી આવડી આવડી હોય તેમ બી બનાવે લોકો. હવે એ 12 મહિના થાય ને કોઈ કાઢી ના નાખે આ લોકો ભાગે નહીં તો, એટલે આ લોકો એ હિસાબ કરેલો કે આ લોકો કાયમમાં ગંદવાળો હંગરી રાખશે, એટલે આવું કે નાખી દેવાનું કે છે, સમજે ને, એટલે આ ચોખવટ કરવા માટે સાયન્ટિફિક રીતે સમજાયેલું છે આ લોકોએ. પછી ના સમજણ પડે તો ઉદય થઈ જાય, સમજે ને. કેટલાક લોકોએ આ બધું જે દેખાડ્યું છે ને સાયન્ટિફિક રીતે ખોટું સમજાવવા નથી ગયા, સારું સમજાવ ગયા, પણ એનો અર્થ ઉધો થઈ ગયો. શું થયું તમે સમજ પડે છે ને કન્સેપ્ટ, સમજણ પડે આ વાત તને, સમજણ પડ્યું. પછી ત્રીજો પ્રશ્ન, હિમદર સ્વામી ના જીવન ચરિત્ર વિશે કહો. જીવન સૈનદર સ્વામી કૃષ્ણ ભગવાન જ્ઞાન આપ્યું હતું, ના, કૃષ્ણ ભગવાન ને એમના કાકા ને દીકરા નેમિનાથ ભગવાન આપ્યું હતું જ્ઞાન, એમના કાકા ને દીકરા. અને મહાવીર ભગવાન ને આપોઆપ પ્રગટ થયેલું, એમને પૂર્વ ભવ ગુરુ પાસે લીધેલું, તે આ ભવ પ્રગટ થઈ ગયું, હિમંદર સ્વામી આપ્યું નથી. હિમંદર સ્વામી અત્યારે અહીંયા આગળ હરિહંત કોઈ છે નહીં, એટલે હરિહંત નું પદ આપણે એમની પાસે છે, એટલે આપણે એમનું નામ લઈએ દાદા ભગવાન થ્રુ, એટલે નમસ્કાર કરવો છે, તેનું ફળ તરત મળે. અને અહીંથી જ્ઞાન લઈને ત્યાંથી પાંચમો આરો છે, ચોથો આરો છે, અહીંથી ત્યાં આગળ સ્વભાવ સારો થઈ જવાનો, એટલે ત્યાં ખેંચી જવાના, ત્યાં શ્રીમંદર સાહેબ પાસે એવું પછી એક અવતાર બે અવતાર મોકલી દેવાનું, એમની પાસે જ બેસી રહ્યો. તેથી આ ડેરાસર બનાવીએ છીએ, ભલે અહીંથી સંકેત થયો, નહીં તો અમે તો અહીં ડેરાસર નહીં જવું, નહીં અમે એના માટે આ બધું હોય, પણ આ જગત જગતનું દર્શન કરશે નહીં, કૃષ્ણ ભગવાન દર્શન કરશે, જોડે જોડે શ્રીમંદર સાહેબ દર્શન કરશે, જોડે મહાદેવજીના દર્શન કરશે, ગણપતિના દર્શન કરશે, અંબાજી માતાના દર્શન કરશે, મહાદેવ આ બધા દર્શન કરશે, લોકોનું કલ્યાણ થશે, આપણા બધાનું તો કલ્યાણ થઈ ગયું, પણ પાછળના લોકોને થવું જોઈએ, એટલે આ લોકોના મતભેદ ઓછા થાય તેટલા માટે છે આ બધું, ખબર પડી ને. તને સમજાવ્યું હિમંદર સ્વામીની વાત, એ હજુ 1.5 લાખની ઉંમરના થઈ ગયા છે, હજુ કેટલા 1 લાખ એક વાર જીવવાનું છે, ખબર ને, હવે આપણા લોકોને શી માન્યા મારે. પછી એમનો આત્મા ક્યાં જશે? પછી મોક્ષ માં જશે, નિવારણ થાય એટલે મોક્ષ. અત્યારે મોક્ષ જ હોય છે. પ્રશ્ન શું પૂછવો એ જ પ્રશ્ન છે. આપડે કોણ છે જાણવું નહીં પડે. જાણવાની ઈચ્છા તો ઘણી છે. એ જાણવા માટે ચર્ચા ઘણી કરી છે પણ એનું નિરાકરણ થયું નથી. અનંત અવતાર થી આજ ખોલી પણ જડ્યું નથી. કાલે તમારે જાણવું હોય તો આવજો. કાલે ટાઈમ હોય તો આવજો. ઠીક છે. પરલોક ની ચિંતા કરવાની છે. આગળ આપણું શું થશે એના માટે બધું એ કરવાનું છે. તો એના માટે કઈ બધા આ ભાવમાં આ તો ભાવ તમે લઈને આવેલો છો. બધું સામાન બધું લઈને આવ્યા છો. આ તમે કબેરા નથી, તમે નિમિત્ત માત્ર છો. બધું સામાન લઈને આવેલો માટે આવતા બહુ બરાબર થયું છે તો કે જેને પહેલા પોતાના ગુરુ કર્યા હોય એ દાદા પાસે જ્ઞાન લઈ શકે. આપડા પુષ્ટિ માર્ગ માં બધા કંઠી બંધાવે છે ને, પ્રણામી ધર્મ એ ધર્મ ના કહેવાય, રૂટીન કહેવાય. મનમાં આશા કરે ઈશ્વર થયા કરે મારા ધર્મ ના. આ તો પ્રણામી ધર્મ છે, પ્રણામી ધર્મ. એ બધા ધર્મ ને દેખાડે, બધા ધર્મો ધર્મ ને દેખાડે. અધર્મ છોડાવે અને ધર્મ પકડાવે એમ ગુરુ. ધર્મ માંથી ધર્મ લાવનારા ગુરુ તો જોઈએ, અને ધર્મ લાયા પછી ધર્મ ને અધર્મ દેવ છોડી દેવાનું. તો આ મુક્તિ ધર્મ પદ પુણ્ય થાય, અધર્મ નું પદ પાપ થાય. એ પુણ્ય પાપ ને જ્યાં આગળ કામના નથી એમ ગણવામાં આવે છે ત્યારે મુક્તિ થાય, ચોપડા બંધ થઈ જાય. બૈરા ઉપર રાજ ચલાવ્યું છે આપે પૂછ્યું ને કશું ચલાવો છો તમે, તો કે બૈરા ઉપર રાજ ચલાવીએ છીએ. બૈરા ઉપર રાજ ચલાવે. હા હા, તે તો સારું છે ને. એ તો જ્યાં સુધી આ તો ઉમર કાચી છે ને, અને જ્યાં સુધી જવાની છે ત્યાં સુધી, પછી ઘડી પણ આવશે તો બૈરા આપણી પર ચલાવશે. બદલો તો હોય ને, અત્યારથી રાત ચલાવીએ નહી તો આપડી પર ના ચલાવે. સમાધાન કરવાનું, મારે તમારી પર રાત ચલાવું નહીં, તમે અમારી પર ચલાવશો નહીં. આપડે બે જણ સંસાર જિંદગી કાઢો સારી રીતે. રાત ચલાવ મજા નહીં ને, અત્યારે ફોટો ચાલે વખતે, પણ પછી એને ગઈપણ નો જવાબ આપશે. ઘરમાં તો પ્રેમ જ રાખવો જોઈએ. પાણી એ પાય બીજું કરે એડવાન્સ શક્તિ રાખવાય. અરે એનો આવે આ વાત આવું, અગર એ મોદા પડે તો આપડે કરવું પડે, સમજ. ત્યાં આવું કેમ થાય, કોઈને વડાઈ કરાય નહી સ્ત્રીઓને. અહીં અમેરિકા લોકો જ વળતા નથી, અમેરિકામાં આવીને લડતા નથી ને. અહીં આવીને બધું શિક્ષા છે લેડી. આ બહેરા બધા અહીં આવીને બધું શિક્ષા છે. પહેલા તો ત્યાં આગળ તો સવારમાં આપણે બહાર જઈએ, બપોરે ઘરે આવીએ ત્યારે પણ મોડું જવા ના મળે, અને સાંજે આવીએ ત્યારે ફરી જોઈએ મોડું એમનું. અહીંયા આગળ તો આખો દિવસ સામે ને સામે એટલે જીભ ચલાય ચલાય જ કરે છે. હા પછી આપડે લેવાનું કે ભાઈ આવી રીતે નહીં, આવું કરશે તમે આવું કરીશું, ફાયદો શું કરવાનો, એમ કરી સમજીને બધું કામ કાઢી લેવાનું. તમારી સાથે જ્ઞાન લીધા પછી મારું આપણું બાળું બંધ રાખીએ, પછી મારું તો ચાલુ ચાલુ રહેશે. કે તમારી પાસે જ્ઞાન લીધા પછી અમે અમારું મોડું બંધ રાખીએ છીએ, પણ એ લોકો તેનું ચાલુ જ રાખે છે. આ મારા એકાની વાત નથી, મોસ્ટલી 75% પીપલ ની વાત છે. બેનો એ વિચારશીલ રહેવું જોઈએ આવું. એ ના હેરાન કરતા આપડે શા માટે હેરાન કરીએ? હમ આવી હેરાન કરવાનું બંધ જ કહી દો, એ વાત જ રહેવા દો. એવું કઈ તમે આપો જડીબુટ્ટી કે બધા શાંત થઈ જાય. બાર એકલા સુઈ ગયા હોય ને અને દાડે કઈક વાત સાંભળી હોય, ભૂત નું પુસ્તક વાંચ્યું હોય ભૂત નું, અને એકલા સુઈ ગયા હોય તો અંદર પ્યાલો ફગડે આવી કે છે, ઉંદડીએ પ્યાલો ફગડાવે, ઉંદડી આમ પ્યાલો પાડી નાખે, આવી કે છે ભૂત, આખી રાત ફફડ ફફડ થાય. સમજે ને, આ ત્રીજા થી ઉંદડા જ ભડકે અને વાઘ જેવો ધણી હોય ત્યારે નહીં ભડકતી, એ જાય છે. એવું તો બધું ભડકાવાનું ભડકાવાનું કાઢી નાખો અને એક એક ના ઉપરી થવાનું બંધ રાખો ને આપડે આમ સમાધાન જિંદગી બહુ સારી રીતે ફ્રેન્ડશીપ રીતે કાઢી એવું નક્કી કરે તો થઈ જાય બધી. તો બાકી આપડે તો લોકો રૂપિયા રમાડે છે ને, ત્યાંથી જ નક્કી કરે છે કે જે જીત કોણ જીતે છે રૂપિયા રમાડીને, પણ સારી રૂપિયા રમાડે છે ને તો ત્યાંથી જ જીતવાના પ્રયત્ન થાય. દાદા તમે મોટા ભાગે તો છૂટછાટ મૂકવાની અમને કહો છો ને વધારે પડતી કે